શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 27મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રી હરિ સરદારપુરમાં પ્રબોધનીનો ઉત્સવ ઉજવી પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માર્ગમાં આવતા ભક્તજનોને આનંદ આપતા આપતા કાર્યાણી ગામે પધાર્યા. ખટવાંગ રાજા પ્રતિદિન પ્રતીક્ષા કરી રહ્યા હતા. ભગવાન શ્રીહરિના આગમનના સમાચાર સાંભળ્યા તેથી અતિશય ભાવ વિભોર થયા અને તત્કાળ સ્વાગત કરવા માટે સન્મુખ ગયા. શ્રીહરિના સન્માનને માટે અનેક પ્રકારના વાજિંત્રોનો નાદ કરી દશે દિશાઓને ગજવતા અનેક અસવારોની સાથે રહેલા ઘોડેસવાર ખટવાંગ રાજાએ માર્ગમાં પધારી રહેલા ભગવાન શ્રીહરિના દર્શન કર્યા. હે રાજન, તે સમયે ભગવાન શ્રીહરિ અતિશય વેગવંતા અશ્વ ઉપર વિરાજમાન હતા. તેમની ચારે બાજુ મુકુંદ બ્રહ્મચારી આદિક ત્યાગીઓના વૃંદ શોભતા હતા. માર્ગમાં ભક્તજનોએ કેસર, ચંદન તથા પુષ્પોની માળા ધારણ કરાવી પ્રેમથી પૂજન કર્યું હતું, તેથી ખૂબ જ શોભી રહ્યા હતા. તેમજ શ્રીહરિની સાથે ચાલતા મુક્તાનંદ સ્વામી આદિ સંતો તથા અનંત ગૃહસ્થ ભક્તજનો અશ્વ ઉપર વિરાજમાન શ્રીહરિની મૂર્તિનું દર્શન કરતા કરતા પાછળ ચાલ્યા આવતા હતા. આવા ભગવાન શ્રીહરિને ખટવાંગ રાજાએ પ્રણામ કર્યા તથા સાથે આવેલા સર્વે વર્ણી સંતો અને ભક્તજનોને પણ પ્રણામ કર્યા. ત્યાર પછી ગાજતે વાજતે પોતાના ભવનમાં પધરાવ્યા. હે રાજન, ખટવાંગ રાજાએ ભગવાન શ્રીહરિનો ઉતારો પોતાના રાજભવનમાં જ કરાવ્યો અને સાથે આવેલા વર્ણી, સાધુ અને ભક્તજનોનો ઉતારો ગામમાં જુદી જુદી જગ્યાએ યથાયોગ્ય સ્થાને કરાવ્યો. પછી ખટવાંગ રાજા નિર્માનીપણે દાસની જેમ વર્તી સાથે આવેલા સંતો ભક્તોની સાથે ભગવાન શ્રીહરિની સેવા પરમ પ્રીતિથી કરવા લાગ્યા અને અન્ય ગામવાસી જનો હતા તે પણ પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યા. હે રાજન, તે ભક્તજનોમાં રાઘવ, વૈકુંઠ આદિ ઉત્તમ વિપ્ર ભક્તજનો હતા. વસ્તો, રામજી, વેલજી, વિક્રમ આદિ ક્ષત્રિય ભક્તજનો હતા. તેમજ વીરદાસ, કામજી, રાઘવ, કર્ણ, દેવજી, ગોવર, પચાણ, હીરજી આદિ વૈશ્ય ભક્તજનો હતા. તે સર્વે ભગવાન શ્રીહરિની અતિ પ્રેમથી ખૂબ જ સેવા કરવા લાગ્યા અને દેવિકા આદિ સ્ત્રી ભક્તજનો હતા તે પણ અત્યંત ભક્તિભાવથી શ્રીહરિની ખૂબ જ સેવા કરવા લાગ્યા. આ પ્રમાણે વિશુદ્ધ અંતરવાળા સર્વે ભક્તજનો પોતપોતાની શક્તિ અને સંપત્તિને અનુસારે ભગવાન શ્રીહરિની સેવાથી જીવન ધન્ય કરવા લાગ્યા. હે રાજન, કારિયાણી ગામમાં ભગવાન શ્રીહરિનું જે દિવસે આગમન થયું તે કાર્તિકી પૂર્ણિમાનો મોટો દિવસ હોવાથી ખટવાંગ રાજા આદિક સર્વે ભક્તજનોએ શ્રીહરિનું પ્રેમથી પૂજન કર્યું. પ્રથમ ચંદન, પુષ્પોના હાર, તોરા, નૂતન વસ્ત્રો, ધન તેમજ સુવર્ણના તથા રૂપાના આભૂષણોથી ભગવાન શ્રીહરિની મહાપૂજા કરી સૌએ પ્રેમથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. હે રાજન, ખટવાંગ રાજા આદિ સર્વે ભક્તજનો બે હાથ જોડી નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશમાં વિરાજતા ભગવાન શ્રીહરિના દર્શન કરી રહ્યા હતા. તેવામાં અચાનક મોરલીને વગાડતા શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં શ્રીહરિના દર્શન થયા. તે સમયે તત્કાળ ફરી સર્વે ભક્તજનોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ફરીવાર જ્યાં શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરે છે ત્યાં તે સ્વરૂપની જગ્યાએ પૂર્વની માફક નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશમાં ભગવાન શ્રીહરિના દર્શન થયા. ત્યારે આ શ્રીહરિ છે તે જ સર્વે અવતારોને ધારણ કરનારા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીકૃષ્ણ જ છે એમ જાણી ખટવાંગ રાજા બંને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. खटवांग राजा कहे छे, हे नीलकंठ, तमारो सदाय विजय थावो। तमे बद्ध जीवोने पोताना स्वरूपनो ज्ञान आपी आ संसारमांथी मुक्त करो छो। तमे सदाय शुद्ध स्वरूप ज्ञानना निधि छो। दैत्योने मोह उपजाववा भक्ति धर्म थकी प्रगट थई आवो मनुष्य नाटक करो छो। तमे शरणागत मनुष्योना जीवन रूप छो। एवा हे सकल ऐश्वर्य संपन्न भगवान श्री हरिकृष्ण, तमने हूँ निरंतर वंदन करूँ छू। हे हरि, अक्षरात परतः परः ये वेदनी श्रुति में वर्णन करायेला तमे दिव्य अक्षर ब्रह्मधामने विषे सदाय पुरुषोत्तम नारायण स्वरूपे बिराजो छो। एवा आपने अत्यारे अही मारा भवन में प्राप्त करीने हूँ खूबज कृतार्थ थयो छूं। स्वधर्म, ज्ञान, वैराग्य अने भक्ति आदि अनंत साधन समृद्धि थी प्रतिदिन वृद्धि पमाड़ेला सामर्थ्य थी मायाना सत्व, रज अने तम आ त्रण गुणोना कार्यनो त्याग करी ब्रह्मभावने पामेला जीवात्माओने पण तमे परब्रह्म पुरुषोत्तम उपास्य इष्टदेव छो। हे प्रभु, तमे पुरुषोत्तम नारायण स्वतंत्र छो, छता पोतानी इच्छा थी रजोगुणनो स्वीकार करी ब्रह्मा अने दक्ष प्रजापति स्वरूपे विश्वनो सर्जन करो छो। सत्वगुणनो स्वीकार करी विष्णु स्वरूपे तथा धर्म प्रजापति स्वरूपे विश्वनो पोषण करो छो अने तमोगुणनो स्वीकार करी शिव अने शेष स्वरूपे विश्वनो संहार करो छो। छता पण आपनो स्वरूप सत्वादि त्रण गुण थी न्यारू छे, तमे तेमा बंधाता नथी, कारण के तमे ज त्रणे गुणोना नियामक राजाधिराज छो, एम वेदनी श्रुतियो वर्णन करे छे। सर्वतंत्र स्वतंत्र परब्रह्म परमात्मा आपज स्वेच्छाथी युग युगने विषे दिव्य अवतारने धारण करो छो। ते समय कालना बड़े नष्ट थयेला वेदोक्त वर्णाश्रम धर्मनु प्रवर्तन करी अधर्म अने असुरो थकी साधु पुरुषोनु रक्षण करो छो। हे हरि, तमे वराह अवतार धारण करी महाबलवान दिति पुत्र हिरण्याक्ष असुरनो वध करी वन पर्वतोथी युक्त अने पोतानी शक्तिरूप एवी पृथ्वीने असुर भवन एवा पाताळमांथी पोताना दांतना अग्रभाग उपर राखीने बहार लावी जलरूप समुद्र उपर पुनः स्थापित करी हती। हे भक्तजनोना मनोरथ पूर्ण करनारा श्रीहरि, तमे रुचिक प्रजापतिनी बहु प्रार्थनाथी प्रसन्न थई दक्षिणा देवीना नामे अवतरेला पत्नी लक्ष्मीजीनी साथे यज्ञ नारायण स्वरूपे प्रगट थया तथा त्रिलोकीनु रक्षण करनारा अने सर्वजनोना हितकारी तमे ते समये स्वयंभू मनुना रक्षणने माटे असुरोना समूहनो विनाश कर्यो हतो। हे हरि, आ पृथ्वी पर भारत देशमा जन्म लेनारा पुण्यबुद्धिवाळा तमारो भजन करनारा अने तमने वाहला एवा सत्पुरुषोना हृदयमा ज्ञान वैराग्यादि धर्मवंशनी वृद्धि पमाडवा तमे नरनारायण अवतार धारण करेलो छे। हे श्रीहरि, तमे कर्दम ऋषिना पुत्र कपिल रूपे प्रगट थई काळे करीने नष्ट थई गयेला सांख्य ज्ञाननो प्रथम बोध माता देवहूतिने आप्यो अने पछी पोताना शिष्य आसुरी नामना ऋषिने आप्यो तथा पूर्वना महासमुद्रना बेटमा बेसी तपश्चर्या करी हती। हे श्रीहरि, तमे अत्रिनंदन दत्तात्रेय स्वरूपे प्रगट थई चारे वर्ण अने चारे आश्रमना धर्मोने पृथ्वी पर प्रथम सारी रीते स्थापित कर्या अने सहस्त्रार्जुन राजाने तथा यदुराजाने असाधारण राजवैभव रूप भुक्तिनी साथे परम पुरुषार्थ रूप मुक्ति पण आपी हती। हे श्रीहरि, तमे नवीन मेघनी समान श्याम सुंदर रूपधारी वासुदेव रूपे ध्रुवजी आगळ प्रगट थया अने वरदानने आपनार चारे हस्तमा शंख, चक्र, गदा अने पद्म धारण करी ध्रुवजीने अविचल पदनु वरदान आपी मधुवनवासी अन्यजनोने પોતાનું દર્શન આપી ઉદ્ધાર કર્યો હતો. હે શ્રીહરિ, તમે વેનરાજાના પુત્ર પૃથુરૂપે પ્રગટ થઈ ઔષધિઓનું દોહન કરી આ ધરતીને સમતળ કરી હતી, તથા મહાપાપી એવા પિતા વેનરાજાને સ્વર્ગની પ્રાપ્તિ કરાવી તમે પૃથ્વી પરના પ્રથમ મહારાજાધિરાજપણે પ્રસિદ્ધિ પામ્યા હતા. હે શ્રીહરિ, હે દેવ, તમે નાભિરાજા અને મેરુદેવીને ત્યાં ઋષભદેવ નામથી પ્રગટ થઈ 100 યજ્ઞો કર્યા અને પોતાના પુત્રો આદિ સર્વજનોને પ્રવૃત્તિ ધર્મમાં રહેલા એકાંતિક ધર્મનો ઉપદેશ આપ્યો અને સ્વયં પરમહંસોના નિર્માની વગેરે ધર્મોનું આચરણ કરી ત્યાગી એવા પરમહંસોના ધર્મનું શિક્ષણ આપ્યું હતું. હે ભક્તપતિ, હે ભગવાન શ્રીહરિ, તમે બ્રહ્માજીના દિવસને અંતે હયગ્રીવ અવતારને ધારણ કરી બ્રહ્માજીના ચારે મુખમાંથી સ્રવી ગયેલા ચારે વેદને ફરીને લાવી આપ્યા હતા, તથા તમે મત્સ્યાવતાર ધારણ કરી સત્યવ્રત રાજાને સમગ્ર વર્ણાશ્રમના સદાચારનો ઉપદેશ આપ્યો હતો. હે વિભુ, હે શ્રીહરિ, તમે જ કુર્માવતાર ધારણ કરી દુર્વાસા મુનિના શાપથી સમુદ્રમાં લીન પામેલી લક્ષ્મીને કારણે અતિ દુઃખી થઈ ક્ષીરસાગરનું મંથન કરવા તત્પર થયેલા દેવતાઓનું રક્ષણ કર્યું હતું. સમુદ્ર મંથનના અંતે અમૃતને અસુરો હરી ગયા ત્યારે કપટથી અસુરોને મોહ ઉપજાવવા મોહિની અવતાર ધારણ કરી તેઓની પાસેથી અમૃત કુંભ લઈ દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું હતું. હે શ્રીહરિ, તમે પૂર્વે ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે તથા અસુર હિરણ્યકશિપુનો વધ કરવા માટે પ્રચંડ વેગવાન નપૂર્ણ માનવ અને નપૂર્ણ સિંહ એવી તથા કેસરી સિંહને પણ પાછળ રાખે એવી ભયંકર આકૃતિને ધારણ કરનારા અને ભયાનક અટ્ટહાસ્યના ધ્વનિથી આખા બ્રહ્માંડને તોડી નાખે તેવો શબ્દ કરી મદથી અતિ ઉદ્ધત થયેલા અસુર હિરણ્યકશિપુનો હાથના તીક્ષ્ણ નોરથી ચીરીને વિનાશ કર્યો અને સકલ વિષયોમાંથી વિરક્ત હોવા છતાં બલાત્કારે ભક્ત પ્રહલાદજીને સર્વેનું શાસન કરવા પિતાની ગાદી ઉપર બેસાડ્યા હતા. હે શ્રીહરિ, તમે વિનયથી નમ્ર એવા બ્રાહ્મણ બટુના વેશે કશ્યપ પ્રજાપતિના પુત્રરૂપે વામનાવતાર ધારણ કરી 3 ડગલા ધરતી માગવાના મિશથી બલિરાજા પાસેથી વિશાળ ત્રિલોકીનું આધિપત્ય પડાવી ઇન્દ્ર મહારાજાને આપ્યું હતું અને સુતલલોકનું આધિપત્ય મહારાજા બલિને અર્પણ કર્યું હતું. હે શ્રીહરિ, તમે સ્વયં ભુવાદિ મનુઓ, સપ્તર્ષિઓ, યજ્ઞનો ભાગ ભોગવનારા દેવતાઓ તથા ઇન્દ્રાદિ સર્વેને નિરંતર પોતપોતાના અધિકારની પ્રવૃત્તિમાં સ્થિર રખાવવાના હેતુથી અને ત્રિલોકીનું નિરંતર રક્ષણ થાય તે માટે સમયે સમયે પ્રત્યેક મન્વંતરમાં રાજરાજ અવતારને ધારણ કરો છો. હે શ્રીહરિ, તમે આ લોકમાં નામમાત્રથી સમગ્ર રોગની નિવૃત્તિ થઈ જાય તેવા ધન્વંતરી અવતારને ધારણ કરી આયુર્વેદ શાસ્ત્રનું પ્રવર્તન કર્યું અને દરેક યજ્ઞને વિશે પ્રથમ અટકાવી રાખેલા અને પાછળથી નમ્ર થઈ સામેથી દેવતાઓએ અર્પણ કરેલા દરેક યજ્ઞના ભાગને તમે તમારા સામર્થ્યથી પ્રાપ્ત કર્યા હતા. હે શ્રીહરિ, તમે જમદગ્નિ ઋષિના પુત્ર રામરૂપે પરશુરામ અવતાર ધારણ કરી હાથમાં તીવ્ર પરશુ ધારણ કરી લાલચોળ નેત્રોવાળા થઈ એકલા જ સહસ્ત્રાર્જુન રાજાએ સહિત અતિશય ક્રૂર સમસ્ત ક્ષત્રિયોનો ઘોર સંહાર કરી 21 વાર આ પૃથ્વીને ક્ષત્રિય રહિત કરવા ફર્યા હતા. હે શ્રીહરિ, તમે આ પૃથ્વી પર દશરથપુત્ર શ્રી રામચંદ્ર રૂપે અવતાર ધારણ કરી તાડકા રાક્ષસીનો તથા વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરનારા સુબાહુ તથા મારીચાદી રાક્ષસોનો વિનાશ કર્યો, ત્યાર પછી ગૌતમ પત્ની અહલ્યાનો ઉદ્ધાર કરી જનકપુરીમાં જઈ શિવધનુષનો ભંગ કરી સીતાને પરણ્યા હતા અને પિતાની આજ્ઞાથી અનુજ લક્ષ્મણ અને પત્ની સીતાજીની સાથે વનમાં પધાર્યા ત્યારે પોતાને વરવા આવેલી રાક્ષસરાજ રાવણની બહેન સુરપણખાના લક્ષ્મણ દ્વારા નાકકાન કપાવી વિરૂપ બનાવી તથા ઋષિઓને પરેશાન કરતા ઘણાક રાક્ષસોને માર્યા હતા. રાવણે અપહરણ કરેલા પત્ની જાનકીજીનો શોક પણ કર્યો અને માર્ગમાં ગીધરાજ જટાયુ અને કબંધને દિવ્ય ગતિ આપી. ત્યાંથી અનન્ય ભક્ત ભીલ શબરીનો ઉદ્ધાર કરી વાલીનો વધ કરવાથી નિર્ભય થયેલા સુગ્રીવ વાનરરાજના દૂત હનુમાનજી દ્વારા સીતાજીની શોધ કરાવી વિશાળ દક્ષિણ સમુદ્ર ઉપર સેતુ બાંધીને લંકાપુરીમાં જઈ વાનર રીંછ આદિ સૈન્યને સાથે રાખી યુદ્ધમાં રાવણનો નાશ કરી પવિત્ર સીતાજીને પુનઃ પ્રાપ્ત કરી અયોધ્યાપુરીમાં આવી રાજ્યસિંહાસન ઉપર વિરાજમાન થઈ રાજાધિરાજ થયા હતા. હે શ્રીહરિ, તમે પરાશર પુત્ર વ્યાસ અવતાર ધારણ કરીને કલયુગના માનવોની બુદ્ધિ અલ્પ થવાની છે એમ જાણી એક વેદના ચાર વિભાગ કરી પૈલાદી મુનિઓને તેનો અભ્યાસ કરાવ્યો અને વેદોના દુર્ગમ અર્થનો સુગમ બોધ થાય તે માટે બ્રહ્મસૂત્રો, શ્રીમદ ભાગવત આદિ પુરાણો અને મહાભારત આદિ ઇતિહાસોની રચના કરી છે. હે શ્રીહરિ, તમે ધરતીનો ભાર ઉતારવા શ્રીકૃષ્ણ અવતાર ધારણ કર્યો અને ગોકુળમાં પધારી ત્યાં પૂતનાનો વિનાશ કર્યો, તૃણાવર્તનો અને શક્ટાસુરનો વિનાશ કર્યો અને માતા યશોદાને પોતાના અલ્પમુખમાં વિશ્વરૂપનું દર્શન કરાવ્યું, બાલ્યાવસ્થાને ઉચિત અને બાળલીલાને કરતા દહીંની મટકી ફોડી યમલાર્જુન નામના બંને વૃક્ષોને મૂળમાંથી ઉખેડી ધરાશાયી કર્યા, તેમજ વૃંદાવનમાં બકાસુર, વત્સાસુર, અઘાસુરનો વિનાશ કર્યો, વાછરડા તથા ગોપ બાળકોના સ્વરૂપ ધારણ કરી બ્રહ્માજીને મોહ ઉપજાવ્યો, વળી કોઈ વખત ગિરિરાજ ગોવર્ધન, વૃંદાવનના વૃક્ષો અને તેના પર બેઠેલા પક્ષીઓના મહાભાગ્યની મોટા ભાઈ બલરામ પાસે પ્રશંસા કરી હતી. ગરુડના વેરી કાલિયનાગનું દમન કરી યમુનાના જળને નિર્વિષ કર્યું, નંદાદીને બાળવા તત્પર થયેલા દાવાનળનું પાન કર્યું, કાત્યાયની દેવીનું વ્રત કરતી વ્રજકુમારિકાઓને ઈચ્છિત વરદાન આપ્યું, યજ્ઞનું અનુષ્ઠાન કરી રહેલા મથુરાવાસી બ્રાહ્મણ પત્નીઓના થાળ જમી તેમને પ્રસન્ન કરી હતી, પોતાને અતિશય પ્રિય ગોવર્ધન પર્વતને 7 દિવસ સુધી ટચલી આંગળી ઉપર ધારણ કરી વ્રજવાસીઓનું રક્ષણ કરીને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, નંદરાયને વરુણ પાસેથી પાછા લાવ્યા, પોતાને અતિ પ્રિય નંદાદી વ્રજવાસીઓને પોતાના ધામમાં લઈ જઈ પોતાનું દિવ્ય દર્શન કરાવ્યું, ગોપીઓની સાથે રાસ રમી રમણ કર્યું, રાધિકાજીને ગોપીઓના યુથથી અલગ એકાંત સ્થળમાં લઈ જઈને બહુ જ પ્રીતિ ઉપજાવી હતી, અજગરના મુખમાંથી નંદરાયજીને મુકાવ્યા, શંખચૂડ, અરિષ્ટાસુર, વ્યોમાસુર તથા કેશી આદિ અસુરોનો વિનાશ કર્યો, પિતાનું વચન પાળવા અક્રૂરજીના કહેવાથી મથુરા પુરી પધાર્યા, રંગકાર ધોબીનો શિરચ્છેદ કર્યો, દરજી, કુબજા તથા શ્રીદામા નામના માળી ઉપર અનુગ્રહ કર્યો, કંસે પૂજેલા ધનુષનો ભંગ કર્યો, કોવલિયાપીડ હાથીનો વિનાશ કર્યો, મલ્લોમાં મુખ્ય, ચાણૂર, મુષ્ટિક આદિકનો અને મામા કંસનો પણ વધ કર્યો, સંયમીની પુરીમાંથી મૃતપુત્રને લાવી વિદ્યાગુરુ સાંદિપની ઋષિનો મનોરથ પૂર્ણ કર્યો, પોતાના એકાંતિક ભક્ત ઉદ્ધવજીને વ્રજમાં મોકલી પોતાના વિયોગમાં દુઃખી ગોપીજનોના મન શાંત કર્યા, અક્રૂર, કુબજા તથા કુંતીને સંતોષ પમાડ્યો, દ્વારિકાપુરીનું નિર્માણ કર્યું, કાળિયવન અને મગધરાજ જરાસંધના સૈન્યનો વિનાશ કર્યો, રાજાઓના સમૂહને જીતી 16,100 કન્યાઓ સહિત અષ્ટપટરાણીઓની સાથે લગ્ન કર્યા. વિપ્રના અપરાધથી કાકીડાના શરીરને પામેલા મૃગ રાજાનો ઉદ્ધાર કર્યો. બાણાસુરના હાથનો છેદન કર્યો. યુધિષ્ઠિર રાજાના રાજસૂય યજ્ઞનું જરાસંધ આદિ રાજાઓને મારી રક્ષણ કર્યું. શિશુપાળ, શાલ્વ અને દંતવક્ર આદિનો વિનાશ કર્યો. પોતાના મિત્ર સુદામા વિપ્રની દરિદ્રતા દૂર કરી કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ નિમિત્તે ઉત્સવ ઉજવ્યો. માતા દેવકીજીની પ્રાર્થનાથી કંસે મારી નાખેલા 6 મોટા ભાઈઓના દર્શન કરાવી તેમનો મનોરથ પૂર્ણ કર્યો. મિથિલાધિપતિ બહુલાસ્વ નામના રાજા અર્જુન અને ઉદ્ધવજીને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો ઉપદેશ આપી માયામોહનું અજ્ઞાન દૂર કર્યું. હે શ્રીહરિ, આ સર્વે ચરિત્રો આપે કૃષ્ણાવતાર ધારણ કરીને કર્યા છે. હે શ્રીહરિ, તમે પૃથ્વી પર બુદ્ધાવતારને ધારણ કરી વેદોક્ત વિધિનો કપટથી આશ્રય કરી પોતાને શરણે હોવા છતાં ત્રિલોકવાસી સર્વે મનુષ્યોને પીડા આપતા અસુરોના સમૂહને મોહ ઉપજાવવા ઉપધર્મનો ઉપદેશ કર્યો હતો. હે શ્રીહરિ, તમે કલિયુગના અંતે વિષ્ણુ યશ નામના વિપ્રના પુત્ર કલકી રૂપે અવતાર ધારણ કરી હાથમાં અતિશય તીવ્ર તલવાર ધારણ કરી દેવદત્ત નામના અશ્વ ઉપર વિરાજીને પૃથ્વી પર વિચરણ કરી મ્લેચ્છપરાયણ થઈ ગયેલા કુબુદ્ધિ અને પાપી મનુષ્યોનો વિનાશ કરશો. હે ભગવાન શ્રીહરિ, તમે જ્યારે જ્યારે અસુરોએ વેદોક્ત વર્ણાશ્રમ ધર્મની હાનિ કરેલી જુઓ છો ત્યારે ભારતભૂમિને વિશે અવતાર ધારણ કરો છો. તેમાં ક્યારેક માતા પિતાના સંબંધથી અવતાર ધારણ કરો છો, ક્યારેક માત્ર પિતા થકી જ અવતાર ધારણ કરો છો અને ક્યારેક તો કલ્પના ન કરી શકાય તે રીતે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ગમે ત્યાં પ્રગટ થાઓ છો. હે પ્રભુ, તમારે અવતાર ધારણ કરવાનો હેતુ કેવળ ધર્મ માર્ગનું રક્ષણ કરવાનો જ છે. એથી આ અવસરે પૃથ્વી પર દુર્જન એવા અસુરાંશ ગુરુઓ અને રાજાઓએ વિનાશ કરેલા ધર્મ માર્ગનું સારી રીતે રક્ષણ કરતા એવા સર્વ અવતારને ધારણ કરનારા પુરુષોત્તમ નારાયણ તમે સર્વોત્કર્ષપણે શોભી રહ્યા છો. હે સ્વતંત્ર સર્વતંત્ર ભગવાન શ્રીહરિ, તમે પૃથ્વી પર અવતાર ધારણ કરી જે જે ચરિત્રોને કરો છો તે સર્વ ચરિત્રો ત્રિવિધ તાપથી તપેલા જનોના હિતને કરનારા છે. હે પુરુષોત્તમ, તમારા જન્મ અને કર્મ દિવ્ય છે અને એ જન્મો અને કર્મો અનંત હોવાથી કોઈ પણ પુરુષ તેની ગણના કરવા શક્તિમાન નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભક્તરાજ ખટવાંગ રાજર્ષિ આ પ્રમાણે ભગવાન શ્રીહરિની સ્તુતિ કર્યા પછી મનમાં ભગવાન શ્રીહરિની સેવા કરવાની ઈચ્છા ધરાવતા તે બુદ્ધિમાન રાજા અતિશય સ્નેહપૂર્વક વિનયથી વંદન કરી ફરી પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, મારું મન તમારા ચરણકમળમાં જ એક આસક્ત છે. હું તમારો ચરણ સેવક છું. તેથી હે સંતોના પતિ, તમે મારા પર કરુણા કરી કેટલાક માસ પર્યંત મારા રાજભવનમાં શાંતિથી નિવાસ કરીને રહો. આ પ્રમાણે ખટવાંગ રાજાની યાચના સાંભળી ભગવાન શ્રીહરિ કહે છે, હે રાજર્ષિ, તમે સદાય ધર્મમાં નિષ્ઠાવાળા છો. તેથી તમને રાજી કરવા વસંત પંચમીના ઉત્સવ પર્યંત તમારા ભવનમાં હું નિવાસ કરીને રહીશ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી પોતાના ભક્તજનોને સુખ આપી રહેલા ભગવાન શ્રીહરિ કારિયાણી ગામમાં નિવાસ કરીને રહ્યા અને ખટવાંગ રાજા આદિ સર્વે ભક્તજનો આદરપૂર્વક અતિભાવથી સેવા કરવા લાગ્યા. હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રીહરિનું વસંત પંચમી સુધી રોકાવાનું નક્કી થયા પછી ખટવાંગ રાજાએ શ્રીહરિના આગમનના શુભ સમાચારને જણાવતી એક મંગલ પત્રિકા લખીને કોઈ એક પોતાના દૂતને દુર્ગપુર પ્રત્યે મોકલ્યો. ઉતાવળી ગતિએ ચાલનારા તે દૂતે તત્કાળ ગઢપુરમાં આવી અભયરાજાને મળીને તેમના હાથમાં તે પત્રિકા અર્પણ કરી આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભગવાન શ્રીહરિ કાર્યાણી પધાર્યા અને સત્કાર કરી ખટવાંગ રાજાએ પૂજા કરીને સ્તુતિ કરી એ નામે 27મો અધ્યાય પૂર્ણ થયો.